નામઠામ નહીં આપું. જૂનાગઢ દેશમાં અગ્રિમ જે ક્ષત્રિય દરબારોમાં હરિભક્ત ગણાય ને એમના દીકરાના દીકરા મેં જોયેલા. તો વિલાયત ભણેલા, ગુજરાત સરકારમાં બહુ મોટા અમલદાર સચિવાલયમાં એવી પોસ્ટ, વિદ્યા પણ એવી, બાહોશ એવા મોટા અમલદાર, લગ્ન થયા પછી એમને ત્યાં થોડા વર્ષ જતાં દીકરીનો જન્મ થયો. સાંભળજો એક બે વાત, દીકરીનો જન્મ થયો એટલે પહેલી પ્રસૂતિ હોય એટલે એમને પિયર હોય પત્ની, એટલે ત્યાંથી સમાચાર આવ્યા કે દીકરીનો જન્મ થયો છે. એટલે થોડા દિવસ પછી દીકરીનું મોઢું જોવા માટે આ ભાઈ ત્યાં ગયા. હવે દરબારોનો જમાનો અને એ પ્રમાણે હોય એટલે ઓજલમાં પડદામાં એ પેલા એમના પત્ની હોય ઓરડામાં બહાર આવ્યા એટલે ખબર કર્યા કે આવ્યા છે. એણે અંદરથી બહુ એક ઘટિત ઘટના, એને અંદરથી પૂછાવડાયું કે તમે મને મળવા આવ્યા છો કે દીકરીનું મોઢું જોવા આવ્યા છો? લો બોલો. હવે આમણે સ્વાભાવિક બહુ સરળતાથી એમ કીધું, એમને તો જોયા છે, મળ્યા છે, બધું છે, એટલે આજે તો આ પ્રસંગ જ એનો છે ને, એટલે છે જે સ્વાભાવિક બહુ નોર્મલી એમ કીધું દીકરીનું મોઢું જોવા આવ્યું છે. તો દીકરીને એક ટોપલીમાં પધરાવી, ગોદડી સરસ ઓઢાડી અને બહાર દાસી સાથે મોકલી દીધી, લ્યો આનું મોઢું જોઈ ભૈયા. હવે હું તમને મારું મોઢું નહીં બતાવું, આટલી જ વાત. ઓઈલો ક્ષત્રિય બચ્ચો ને, હવે એને તને દરવાજેથી આમ કાઢી મૂકો કે હું મારું હવે તને મોઢું નહીં બતાવું, તને મારી ક્યાં પડી છે. તે ક્ષત્રિય બચ્ચો લોહી તપી જાય, અહમ ને અહમની ટક્કર થઈ એ ત્યાંથી પાછા વળી ગયા. પેલી કે હું તને ન મળું, આ કે તો હું તને ન મળું. આટલો પૈસો, અઢળક સત્તા, એને ઘરે અમે ગયેલા પણ બે ત્રણ નોકરો એની સેવામાં, બાકી કોઈ નહીં, છૂટાછેડા થયા નહીં, આપ્યા નહીં. આ એને પરિણા શક્યા, એ એને પરણી શક્યા, એકલવાયા બે જીવન રહ્યા અને બે જુરી જુરીને દિવંગત થયા. અહંકારની ટક્કર બીજું શું, એકાદા નમી દીધું હોત તો અહંકાર શું કરે છે તમે જો, ઘરને ઉજાડી નાખે. હવે બીજી એક ઘટના તમને કહું, પતિ પત્ની એને ઝઘડો થયો, કોર્ટમાં કેસ દાખલ કર્યો, શેનો, છૂટાછેડાનો. લાંબુ લાંબુ ચાલે, એક જ બસમાં બેસીને કોર્ટમાં આવવાનું. હવે મહિલાઓ તો આગળ હોય, પુરુષો બધા પાછળ હોય, આવી રીતે ધક્કા ખાય, બસમાં ચડે, બેસે. હવે કંડક્ટર પાછલી દરવાજે જ હોય એટલે ત્યાંથી ટિકિટ લઈને પછી આગળ જાય, એટલે પુરુષોની ટિકિટ કાપતા કાપતા પછી બહેનો પાસે ગયા. તે પેલા બેન હતા, આ પાછળ જે બેઠો હતો એની પત્ની જેનો કોર્ટમાં કેસ ચાલતો હતો બેયનો, એની પાસે ગયા એટલે પેલા બેને તરત ખિસ્સામાંથી લઈને ટિકિટના પૈસા કાઢીને પેલા કંડક્ટરની સામે ધર્યા. એટલે કંડક્ટરે કીધું, બેન તમારી ટિકિટ તો લેવાઈ ગઈ છે. કોણે લઈ લીધી? તો પાછળ એક ભાઈ બેઠા છે એમણે લઈ લીધી. તો કોણ ભાઈ? ઓલા ઓલો ઓલી ટોપી પહેરી, હા એમણે લીધી. હા એમણે કીધું કે એમની પણ લઈ લેજો. એમ આંખમાં પાણી આવી ગયું. અરે અરે, મેં એને એટલા એટલા ઊંચકાવ્યા, ન દેવાય એવી ગાળો દીધી, ડિક્શનરી બહારનું સંભળાવ્યું, હાથ પેઢીનું સંભળાવ્યું, કોર્ટમાં ધક્કા ખવડાવ્યા, કોર્ટમાં એમ પણ કેવું કેવું કીધું, તો એ મારા પ્રત્યે આવી કુણી લાગણી? આખમાં હું આવી ગયા, હેઠા ઉતરી ગયા, કોર્ટમાં ગયા, પણ સીધું જ કોર્ટમાં જઈ અને બે જણાએ કીધું, જજ સાહેબ અમારે કેસ પાછો ખેંચી લેવો છે, હવે અમે મરીએ ત્યાં સુધી બે સાથે રહેશું, ક્યારે કોર્ટના પગથિયા નહીં ચડીએ. એક જણાએ નમતું મૂક્યું, વાત પૂરી થઈ ગઈ. જો અહમ ટકરાય એટલે ભૂગા નીકળી જાય. લ્યો હવે આ તો બધી એવી કથાઓ છે ભાઈ. એટલે સુખે જીવવું હોય તોય અલગ વાત છે, અને જીવનમાં કાંઈ પામવું હોય તો પણ, હવે બહુ મજાની વાત, કાંઈ પણ પામવું હોય તો પણ અહંકારથી જ કાંઈ મળે જ નહીં. તમે જો ગામડામાં જે ઉછળ્યા છે ને એમણે જો સદભાગ્ય હશે જોવાના, તો કોષ પાણીના પેલા જૂના બળદ ખેંચતા પાણીના એ જોયા હશે. એ દલપતરામે એનું દ્રષ્ટાંત આપ્યું છે, જો નવાણે જઈને કોષ નમે છે, નિયમા પ્રમાણે જળ તે લહે છે, જેટલો કોષ પાણીમાં જાય ને ચરડક ચરડક ચરડક ચરડક ચરડક ચરડક ખીચડું ખીચડું કરતો જાય, એ પાણીમાં જેટલો ગયા પછી આમ નમે એટલું એમાં પાણી આવે, અને ન્યા ગયા પછી જ ઓલું એનું આખળનું મુખ હોય એ બધા ઊંચું જ રાખે, નમે નહીં તો કોષમાં એક ટીપું પાણી આવે નહીં. કાંઈક મેળવવું હોય, કાંઈક શીખવું હોય, કાંઈક પામવું હોય, નમવું જ પડે, અહંકાર મૂક્યા વગર કાંઈ હાથમાં આવે નહીં. સીધી ચટવાર તમારે કોઈની પાસે કઈ શીખવું હોય તો તમે એને છાતી પર ઘોડો દબાવી કયો શીખવાડી દે. તમે મને આ દાખલો છે ને એ મને તમે કેમિસ્ટ્રીનો શીખવાડી દો, બંદૂકને ભડાકે શીખાય, અને કદાચ શીખવાડે તો અમુકલું તો ન જ કીએ, કારણ કે આપણને તો ખબર નથી અધું પૂરું ક્યાં થાય છે. લોલો શીખવાડે ખરો બીકનો માર્યો, પણ એવું જે મહત્વનું જેનાથી તમને પૂરેપૂરા માર્ક્સ મળતા હોય એ નાખીએ. એટલે છાતી કાઢીને કઈ શીખીએ, કઈ ભાઈ બાપા કરીને શીખવું પડે. તમારા માટે અમે દેવ છો ને બધું છો ને જે છો ને તે છો ને હા બધું તો ઓલો શીખવાડે, પણ કે ભડાકે થોડું શીખાય, છાતી કાઢીને શીખાય, સાચું કેજો શીખાય, બીકનો માર્યો શીખવાડે થોડું શીખવાડે, પણ નહીં મજા બગડી જાય જો વચમાં ક્લુ રાખી દે ને એવું છુપી, આપણે ઓલે વખતે ક્લુ રાખી દેવી મજા બગડ નાખે. હવે તમને વાત કહું એ મજા કેમ બગડી જાય, કેવી બગડે, અહંકારથી કાંઈ ન શીખાય, અહંકાર મૂકો તો જ શીખાય. એટલે જીવનમાં કાંઈ શીખવું હોય, પામવું હોય, મેળવવું હોય તો અહંકાર મૂકવો જ પડે. આ શીખવા જેવું છે. એક બેનને ઘરે, એટલે ભાઈને પતિ પત્ની બેન ત્યાં મહેમાન આવ્યા બે ત્રણ, બપોરે તો જમાડ્યા બધા શીરોપુરીના જે કંઈ કર્યું છે જીમા, હજી બપોરે જમીને પછી પેલા ગરદણી મહેમાન હતા, ગરદણીને મહેમાન એટલે ગરદણી અને ઘરવાળાને કીધું કે હવે અમે ફરવા જાય છે, સાંજે આવશું. હા હા તમે તમારે જઈ આવો, પણ સાંજે જમવાનું બનાવી રાખજે. શું બનાવી રાખવું તમે કહો, એટલે પત્ની એના પતિને કહે તમે કહો શું બનાવી રાખવું, તો કે તને જે મન પડે બનાવીને એમાં મને શું નકામું વચમાં નાખે છે. ના ના ના આજ તો તમે જ કહો, તમે કયો એ બનાવી રાખવું. ભાઈ તને કીધું તને જે ફાવે તને જે આવડે, આવડતું જ હોય અમને બૈરાન બધું આવડતું હોય, તમારાથી એમ કેમ કહેવાય કે અમને જે આવડતું હોય બધું જ આવડતું હોય, તમે કયો બહુ કીધું ને બધું જ આવડતું હોય અમને તેમ. સારું ઢોકળા બનાય, ખમણ ઢોકળા એ બનાવી નાખ, એ ને ચટણી ને છાશ ને પાપડ અથાણા બીજું કાંઈ જરૂર નથી, પણ જો તને આવડે છે ને તમને કીધું નહીં અમને આવડતું જ હોય બૈરાવાનું બધું. આ તો તને એટલે કહું છું, લગ્ન થયા ને 5 વર્ષ થયા કોઈ દી ઢોકળા ખાધા નથી, જો આવડતું હોય તો તે ન કર્યા હોય. આ એ આ ન કર્યા હોય એટલે ન આવડતું હોય, તમે જાઓ છો મને તમે તમારે ફરી જાઓ, સાંજે ઢોકળા તૈયાર. તમારે ઢોકળાનું કામ છે કે બીજું બીજી બધી લપારી કરવાની વાત છે. આ કહેવાય આ તારે શું માથાકૂટ, સારું ઢોકળા તૈયાર કરજે. નીકળી ગયા મહેમાનને લઈને ફરવા ગયા. પેલા છે ને અત્યારે જે તરત ને બેસનનો લોટ લાવે અને એમાં તરત લીંબુના ફૂલ ને પેલો સોડા ને બધું નાખે, ખાવાનું સાજીના ફૂલ નાખીને ફટફટ ફટફટ હલાવીને પછી આમ એમ ઢાળીને પછી વરાળમાં નાખીને જે ખમણ ફૂલે મલમલિયા કરી નાખે છે, એવા ઢોકળા પેલા ન કરતા, પણ આથીને કરતા. લોટનો હાથો નાખે ને ખાટિયા ઢોકળા, પણ એ જ ગુણકારીઓ એમાં B12 હોય વિટામિન્સ, એટલે એ કોઈ દિવસ કમી ન પડે. આથેલી વસ્તુ જે ખાય ને એને B12ની ક્યારેય ઉણપ ન પાડે, એ પ્રજીવિકો એમાંથી એને મળી જાય, મોટામાં મોટો સોર્સ એ છે. એટલે હવે આ ઓલા તો વૈયા ગયા અને આણે હઠ કરી લીધી, અમને બધું આવડતું હોય, અહંકારનું પૂતળું હકીકતમાં આવડતા નહોતા, પણ હવે અહમ એટલે પછી મૂંઝાણી, હવે ઢોકળા કેમ કરવા, એટલે પાડોશમાં ઉપડ્યા. હવે ત્યાં અહંકાર મૂકે તો એટલે બેન તો તરત એને સમજાવે કે ભાઈ આમ થાય તેમ થાય, પણ મને નથી આવડતું એમ ક્યાંય કમ શકે, અહંકાર ક્યાંય ખુલ્લા ન થયા, અને એમને પકડી રાખ્યું. તમે જોજો કેવી હેરાન થાય છે. એટલે પેલા બેનની પાસે ઓહો આવો આવો શાંતાબેન આવો બેહો, તમે અટાણે અચાનક એ આમ આમ આમ આમ ગઈ હતી, પછી મને એમ થયું કે મારી બેનપણી જેને મળતી જાઓ, તો જરીક અગડી બગડી વાતો કરીને બેસીને પછી બી જાય, હું તો આમ સેજે આવી છું, સેજે નહોતા આવ્યા, ઢોકળાને જાણવા આવ્યા હતા. તે બેઠા, અને પછી ઓલા બેનને તો કાંઈ ખબર નહોતી, એટલે છે જે બીજી ત્રીજી વાતો થાય તો વાત વાતમાં ધીમે ધીમે જ આવે, એ પછી રસોઈની વાતે ચડાવે, વાનગીઓની વાત બોલે, એમ કરતા કરતા પછી કે આ ઢોકળા છે ને આમ તો સારી ચીજ છે, હજી કેતીને જ મને આવડતું નથી, ઢોકળા બહુ સારી ચીજ છે પણ એમાં આમ હોની અથોરિટી જુદી હોય બેન, હું બનાવતી હોય એ મારી રીત હોય, તમે બનાવતા સારી રીત હોય, તમારે કંઈક એવી સારી અથોરિટી હોય તો મને કંઈક વધારે સારું જાણવા મળે, તો આમ ઢોકળા આમ આપણે કેવી રીતે થાય, આમ તો આપણને બધું આવડતું જ હોય બેન, પણ આ તો સેજે આવી હતી તો એમ થયું પૂછતી જાઓ, અને આપણે કંઈક વાત કરે તો વાતચીત થાય એટલું, બાકી બીજું તો આપણને જ બેન આવડતું જ હોય ને, એટલે કે એમાં તો બીજું શું છે, સારું થવામાં મસાલાની પ્રમાણતાની વાત છે, તમે સારી રીતે સરખામ બાકી લોટ ઈન આવે બધું ઈન હોય, મસાલો સરખો પડી જાય એની વસ્તુ સરસ, તમે આંગળા કરડી જાવ એવું શાક થાય, મસાલો જરા ઊંધો પડી જાય તો ફેંકી દેવાનું મન થાય, આ તો એવું જ છે ને, રીંગણાનું શાક એનું એ જ હોય, મસાલો તમે એવો નાખ્યો હોય તો માણસ આમાં આમાં કરી નાખે, અને જો મસાલો ઊંધો પડી જાય તો મસાલાની વાત છે, એટલે તે હા એ તો મસાલાની જ વાત હોય બેન, પણ છું તો શું છે, આ તો આપણે આ કાંઈક વાત કરવાનું ઠેકાણું એટલે છે જ, આમ ચર્ચા થાય તો નવું હોય તો, નવામાં તો બીજું શું છે કે મસાલો કીધું નહીં, મસાલો તો કે એમ નહીં, તમે એકડેકથી કહો તો મને કંઈક નવું જાણવા, હજી કહેતી નથી મને આવડતું નથી, એટલે ઓલી બેન કે કઈ આમાં એવું છે, જો એ ચણાની દાળ લેવાની, અમુક માત્રામાં ચોખા નાખવા, બેને ઘંટી હતી દળી નાખવા, હાથ ઘંટી તે દીધી, કરકરો લોટ, હા બેન એ તો આપણને આમ તો ખબર જ હોય પણ આ તો છે જે પૂછતી જાઓ, બાકી કરકરો જ રાખવો પડે ને, ઝીણો રાખીએ તો ચીકણું થઈ જાય, હા બરાબર છે, એટલે કરકરો લોટ રાખવો ને બસ, પછી એને તપેલા નાખીને બધું ભેળવી દેવાનું, એ તો આપણને ખબર જ હોય પણ તમે એકડે એકથી કહો તો આપણને વાત કરવાનો સમય મળે ને આ થાય, બાકી આપણને જ બધું આવડતું જ હોય, એ તો ભેળું ને ભેળું તકિયા કલમ, આપણને તો આવડતું જ હોય, આપણને જ આવડતું જ હોય, પણ એટલે ઓલી બેન કે હા સારું તો કહું, એટલે એમાં પછી શું આ લોટ એમાં ખાટી છાશ નાખવાની, ગરમ પાણી નાખવાનું, અને ગરમ બહુ ગરમ એ નહીં, બહુ ઓઈલું નહીં, હા હા હાથ દાજે ને, હા હાથ દાજે નહીં એટલું, એવું લઈને એમાં ડોઈ નાખવાનું, હા બેન એ તો આપણને આવડતું જ હોય પણ આ તો છે જે આપણે બેઠા છીએ તો આ તો વાત કાઢીએ, બાકી આપણને ખબર જ હોય ને આ કરવાનું હોય, તેમાં ગરમ પછી છાશ નાખવાનું, પાણી નાખવાનું, અને ભેળું કરી નાખવાનું, ઢોકળા તો આમ જ થાય, હા બસ તો બીજું શું આમાં નવીન નાના પડતું, તમે કહો તો મને સાંભળે ને મજા બહુ આવે છે, સારું તો પછી ડોઈ નાખ્યું ને, એટલે પછી એમાં આખા થોડા મેથીના દાણા નાખવાના, અને ઝીણી ધાણી જે આવે, ધાણા નહીં સૂકા ધાણી લીલી સૂકી આવે નાના દાણાની, એ ધાણી થોડી નાખવાની, એટલે એની આરે પોહી જાય તો સ્વાદ સારો આવે, હા એ તો એ જ નાખવાનું હોય ને ઢોકળામાં, એ જ પડે બીજું શું પડે, બસ પછી તો બીજો શું મસાલ, પણ ઓલી બેનને ખબર પડી ગઈ કે આ આ છે ને આ કોડી કહેતી નથી મને આવડતું નથી, અને પછી એને ગોટે ચડાવી, અહંકાર મૂક્યા વગર આવડ કાંઈ શીખાય, મૂકી જ દેવું પડે, ભાઈ મને કાંઈ નથી આવડતું, બાપા તમે કયો એમ થાય તો એમ કીધું હોય તો કાંઈ વાંધો નહોતો, છેક સુધી પકડી રાખ્યું, આપણને તો આવડતું જ હોય, આપણને તો આવડતું જ હોય ને, અને પછી વેલે જે કર્યું એ તમે સાંભળો, એટલે કે બસ આ ડોઈ નાખ્યું, પછી મેથીને થોડા દાણા દાણા નાખી દીધા, હા બસ પછી મીઠું નાખી દેવાનું થોડું માપસરનું, અને સૂકું મરચું લીલું મરચું નાખવાનું, અને એ નખાઈ ગયું એટલે મિક્સ કરી દેવાનું, ભેળવી દેવાનું, અને પછી ઉપર લીલી કોથમરી છાંટી દેવાની અને ઢાંકી દેવાનું, ઢોકળા તૈયાર. હવે એને કીધું નહીં ચૂલે ચડાવવાનું, એક એક ડીશમાં આવી રીતે ઢાળીને પછી વરાળમાં મૂકવાનું, બાફવાનું, પછી કટકા કરવાનું, આમ કરવાનું, પછી એને કાંઈ કીધું નહીં, બસ ઢાંકી દો, ઢોકળા તૈયાર. હા બેન એ તો આપણને તો આવડતું જ હોય ને, આ તો છે જ આવી હતી, તો એમ થયું કે આપણે કાંઈક બે વાત કરીએ, અને ભાઈ એને આથી તપેલું ભરી અને ડોબાનું ખાંડ તૈયાર કરે એમ મૂકી રાખ્યું, અને હાજે ઓલા ભળી મહેમાન ફરીને આવ્યા, હાથ પગ ધોયા, લાંબા પટ્ટા પાથર્યા, બેઠા, થાળીઓ મૂકી, કાંસાની મોટી થાળીઓ મૂકી, તાંસળીઓ મૂકી, એ બધું મૂકી, પ્યાલા મૂક્યા, ઢીચણિયા મૂક્યા થોડા ટેકા માટે લાકડાના, અને મોરલાવાલા તકિયા મૂક્યા અને બેઠા, ડંકો લઈ નીકળી પીરસ્યું, પ્રવાહી ઢોકળા ડંકો લઈનો, આમ તો પેલી લઈ નીકળ્યો સમુદ્ર મંથના ધન્વંતરી ભગવાન નીકળ્યા હતા, એમ લઈને આવી ડંકે ડંકે પીરશે, ગરધણીને મહેમાન જોવે આ શું છે, બોલો ગરધણીને તો આમ રૂવાડા બેઠા થઈ ગયા, પણ એને એમ થયું કે કઈ વાંધો નહીં, ઢોકળા એને ખાવાની ચટણી હશે, એટલે એટલે કઈ બોલ્યો નહીં, ઢોકળા એને ખાવાની, ચટણી હશે, ઢોકળા તેની વાહે આવતા છે. એક એક ડંકોલ તાસળી નાખી દીધો, અથાણા પાપડ મૂક્યા, છાસ દહીં મૂકો ને તે મૂક્યું, પાણીને પ્યાલા ભરી દીધા. પછી રસોડામાં ધીમેથી બહારનું બાળો ડોકું બહાર કાઢી અને કે ચલવો. આને ઓઈલો વીફ્યો, ચલવ ઢોકળા તો દે, તે ઈ શું છે? આ ઢોકળા તો દીધા તમને તાસળીમાં, તારી ભલી થાય. આ ટોકળા છે તાસળીનો ઘા કરી, આવડતું નતો તો પેલા ન કહેવાય, નીકળ અત્યારે ત્યારે તારે પિયર ને બાપને ઘરે શીખીને આવી જાય ને પગમાં, ઘર ઘરમાં પગ દેતી નહીં, ચા ઘરમાંથી નીકળી જવું પડ્યું અને પ્રવાહી ઢોકળા ખવડાવ્યું. હવે એને કીધું હોય કે મને આવડતું નથી તો, પણ અહંકાર રાખે તો કઈ શીખાય નહીં. એટલે ગીતામાં કીધું છે, હવે સાંભળજો, આ બહુ મહત્વની વાત તો હવે આવે છે, પણ એક એક સ્ટેપ આવે ને ભાઈ, લેયર્સ આવે, વાત સમજાય થોડુંક. અર્જુનને કીધું કે આ જ્ઞાન, ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કે અર્જુન જ્ઞાન શીખવું હોય ને તો એની ત્રણ રીત છે, પ્રભુ બતાવો. તદવિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા. તમે ગુરુ પાસે જવાનું, લાકડી પડે એમ પ્રણિપાત કરવા, દાસત્વ થઈ જવા, દાસ થયા વગર જ્ઞાન નહીં મળે, પ્રણિપાત સંપૂર્ણપણે માન મૂકી દેવાનું. પછી પરિપ્રશ્ને, પ્રશ્ન પૂછવા. તમે જુઓ વચનામૃતમાં શું છે, પાને પાને પ્રશ્ન સંતોય પૂછે, પ્રશ્ન પૂછ્યા વગર ક્યારેક જ્ઞાન થતું નથી. પોતાનો પ્રશ્ન હોવો જોઈએ, અથવા તમે એમનો સીધું સાંભળો છો એટલે જ્ઞાન નથી થતું, પોતાનો પ્રશ્ન થવો જોઈએ. પ્રશ્ન કરવાનો અને ગુરુની સેવા કરવા, આ ત્રણ કરો તો જ જ્ઞાન થાય. આજે ઘણાને શું છે, પ્રશ્નથી જ આપણે જ્ઞાન લઈ લઈએ, એમ ના થાય. પહેલું તો પ્રણિપાત, સાવ દાસ થઈને બેસી જાય તો જ થાય, નહીં તો ના થાય. એમને શીખાય જ નહીં, નિમા વગર શીખાય નહીં. દ્રોણાચાર્ય, એમનો દીકરો અસ્વસ્થામાં, અને અર્જુન એમનો દીકરો તો નહોતો, પણ અર્જુનનું નામ જ છે અ એટલે નહીં, રુજુ એટલે સરળ, ફરીથી ન એટલે અરુજુ એટલે કડક, અક્કડ. ન આવ્યો પાછો એટલે અક્કડ નહીં, અર્થ શું છો, સરળ. અર્જુનનો અર્થ શબ્દનો થાય છે સરળ. હવે એવો સરળ એટલે દ્રોણાચાર્યે બધી વિદ્યા અર્જુનને આપી અને પેલો સગો દીકરો અસ્વસ્થામાં હતો એને બધું ન આપ્યું. દ્રોણાચાર્યને સેલ્યુટ કરવી પડે, નહીંતર એને પુત્રમોહ કેટલો કે અસ્વસ્થામાં હતો હે એટલું કહ્યું તો મહાભારતમાં મોતને ઘાટ ઉતરી ગયા, બધા શસ્ત્રો મૂકી દીધા, આવો અસ્વસ્થામાં વાલો. પણ છતાંય સલામ કરવી પડે ને, અર્જુનને બધી વિદ્યા આપી અસ્વસ્થામાં ન આપી, માથા પછાડીને મરી ગયો. મને તમે બ્રહ્માસ્ત્ર ફેંકવાનું શીખવાડ્યું, વાળતા કેમ નથી શીખવાડતા, તમે અર્જુનને શીખવાડ્યું છે, અર્જુન તું નથી. આવી સ્પષ્ટ વાત, સગો બાપ તમે જોવા એમાં એને કેટલી ચાર ચાંદ લાગી જાય, એને એને માટે મરી જાય છે, હથિયારો છોડી દે છે મહાભારતમાં, અને એટલે જ મરે છે ને દ્રોણાચાર્ય. એટલો અસ્વસ્થામાં વાલો મરી ગયો એટલું સાંભળ્યું, હથિયાર છોડી દીધું, અને એને પહેલેથી કીધું હતું યુધિષ્ઠિરને, અસ્વસ્થામાં મરી જાય છે તો હું હથિયાર છોડી દઈશ, કારણ કે મને બહુ વાલો છે. ઓહો, છતાંય વિદ્યા આપી નહીં, કેમ કે તું અક્કડ છો, તારામાં અહંકાર છે, અર્જુનમાં અહંકાર નથી. એ સરળ છે, પાત્રને જોઈને ગુરુઓ વિદ્યા આપતા, નહીંતર આપતા નહીં. એટલે શાસ્ત્રમાં લખ્યું છે, પાત્ર ન મળે તો વિદ્યા સાથે લઈને મરી જાવ, પણ કુપાત્રને વિદ્યા ન દેવી. આ ન આપી કેવું, કેમ સરળ થાય તો શીખા, એમને નથી શીખાતું. પણ હવે એક વાત, લૌકિક વિદ્યાઓ છે ને એમાં કાંઈ પણ તમારે શીખવું હોય ને તો ઉપર ઉપરથી નમી જાઓ, મીઠી વાણી જબાન બોલી જાઓ, સરળ થઈ જાઓ. નહીં કહેતા પહેલાં પેલા ચિત્તા ચોર દગલખોરા દુના નમે ચિત્તા ચોર કમાન, અંદર કપડ રાખી નહીં તમે નમી શકો અને શીખી શકો, ઓલાને જ ખબર નથી એ શીખી શકાય. પણ યાદ રાખજો, સત્સંગમાં કપટ કરીને ક્યારેય કંઈ શીખાતું નથી. લૌકિક વિદ્યાઓમાં, દુનિયાવી વિદ્યાઓ, આ વાત મહત્વની છે. એમાં તમે ઉપરથી નમ્રતા સરળતા દેખાડીને બધું શીખી શકો. કેમ, કુમારેલ ભટ્ટ હતા ને, બૌદ્ધ ધર્મનો જ એને શાસ્ત્રાર્થ કરીને ભારતમાંથી ઉખેડવો હતો શંકરાચાર્યની પહેલા, એણે પ્રયાસ એણે કરેલો. તો બૌદ્ધ ગુરુ એ વખતના પ્રકાંડ એક નંબરના પ્રહા મહાવિદ્વાન હતા બૌદ્ધ ગુરુ, એની પાસે શિષ્ય થયા. અંદરથી કપટ હતું કે આની પાસેથી શીખી એને જ શાસ્ત્રમાં હરાવવા છે. અને કુમારી ભટ્ટે બૌદ્ધ ધર્મ શું છે એનું ઊંડું જ્ઞાન બૌદ્ધ ગુરુ પાસેથી મેળવ્યું શિષ્ય થઈને, અને જેવું સંપૂર્ણ થઈ ગયું અને પછી જ ગુરુને કીધું હું શુદ્ધ હિન્દુ છું અને વૈદિક વિદ્વાન પુરુષ છું અને વેદ ધર્મની રક્ષા માટે મેં ચનોય પહેરી છે અને મારું પ્રતિજ્ઞા છે વેદ ધર્મના રક્ષણ ઉદ્ધારની. આવી જાઓ ગુરુ મહારાજ, હવે આપણે શાસ્ત્રાર્થ કરીએ, વિચાર કરો. અને ગુરુ અચંબો પામી ગયા, તું હા આને શાસ્ત્રાર્થ કર્યો અને ચેલાએ ગુરુને હરાવ્યા, હરી ગયા ગુરુ. અને ત્યારથી એનું પગરણ માંડ્યું, બૌદ્ધ ધર્મને ઉખેડવા માંડ્યા. અને પછી શંકરાચાર્યને ખબર પડ્યું છે મારે જે કામ કરવું છે એ કુમારી ભટ્ટે શરૂ કર્યું છે, એટલે એને મળવા દોડી જાય છે. ત્યારે તેને ઘણું બધું હલબલાવી નાખ્યું હતું કુમારી ભટ્ટે, કારણ કે મોટા મોટા વિદ્વાનોને બધા હરાવી રહ્યા, બૌદ્ધ ધર્મ ફિજુલ છે એ વાત એને શાસ્ત્રાર્થથી સાબિત કરવા માંડ્યા હતા. પણ જ્યારે મળ્યા ત્યારે કુમારી ભટ્ટ પાછી એક વાત જોઈએ, ભૂસા આવે ને ઘઉં અને જુઆ ડાંગરના કાઢીને ભૂસો આવે ને એનો ભઠ્ઠો કરેલો, એમાં એ આગ લગાવેલી, ધીમે ધીમે સળગ્યા કુંભારના ભઠ્ઠાની જેમ. એના ઉપર કુમારી ભટ્ટ બેઠા હતા, અરે આ કેમ કરો, અને અહીં સુધી અગ્નિ આવી ગઈ હતી, અડધી તો સાથળને જાંક સડસડ સડસડ થતી હતી, આ શું છે? ગમે તેમ બૌદ્ધ ધર્મને હરાવવા માટે મેં ગુરુ પાસે વિદ્યા શીખી અને એ જ ગુરુને મેં પરાસ્ત કર્યા, મેં ગુરુ દ્રોહ કર્યો છે એટલે હું એનું પ્રાયશ્ચિત કરું છું. આ જ રીતે મારું પ્રાયશ્ચિત પણ મેં હિન્દુ ધર્મ માટે કર્યું છે. શંકરાચાર્યને કીધું મારા તમને આશીર્વાદ છે, અધૂરું કામ તમે પૂરું કરો. અને એ જ રીતે ધીમે ધીમે જલી જલી જલી કેવો દાહ થયો છે એવી રીતે કુમારી ભટ્ટે શરીર છોડ્યું. કેમ? ગુરુનો અપરાધ કર્યો છે. ભલે મેં બહુ જ વેદ વિદ્યાના હિત માટે કર્યું છે પણ ગુરુને છેતરો તો છે. એ પુરુષો સમજે છે કે સાધુ સંતજન ગુરુજન પાસે કપટ કરાય. આ સમજવા જેવું છે. આપણે જેની પાસે શીખ્યા હોય ત્યાં શિંગડા ભરાઈએ છીએ અને ભૂસામાં તો આપણે નથી બેસતા, એને બેસાડીએ છીએ કે ઓલો બિચારો રાત દી સળગ્યા કરે કે આ આવો નીકળ્યો. જાણવા જેવી વાત છે, આ જાણવા જેવી વાત છે. એટલે કપટ કરીને લૌકિક વિદ્યાઓ શીખી શકાય, શાસ્ત્રાર્થ પણ એક દ્રશ્ય લૌકિક છે, પણ અધ્યાત્મ જે છે એ અંદરથી નિષ્કપટ અને અંદરથી નિર્માણ થયા વગર ક્યારેય શીખી ના શકાય. બીજી શીખી શકાય, કર્ણ કપટ કરી શીખ્યો કે નહીં? પરશુરામને તો વ્રત હતું, બ્રાહ્મણોને જ શસ્ત્ર વિદ્યા શીખવાડે, બીજાને ન શીખવાડે. પણ કર્ણ છે એ તો સુતપુત્ર કાં ક્ષત્રિય હતો, તો પરશુરામ પાસે ખોટી જનોય પહેરીને બેસી ગયો અને કીધું કેમ છે હું ભૂદેવ છું અને મારે એટલું બધું પાકું કર્યું છે, ક્યુ ગોત્ર ક્યુ આ એ બધું ત્રિકાળસેન જેમ બોલે પાછું. અને પરશુરામને ખબર જ ના પડે કે આ ક્ષત્રિય છે સુતપુત્ર છે, અને ધરાય ધરાઈને વિદ્યા આપી. અને પછી તમે જાણો છો ભમરો થયો, જાંગમાં બેસી ગયો અને પછી એનો લોહી નીકળ્યો અને પરશુરામને સાથળને અડ્યું શરીરને અને ગરમ ગરમ લાગ્યું અને એકદમ પરશુરામ બેઠા થઈ ગયા અને આ જોયું તો આ જીવડો જાંઘમાં અને લોહી વહ્યું જાય અને પરશુરામને ગરમ લાગ્યું ઉઠી ગયા અને પરશુરામ ધગી ગયા. બોલ કોણ છો તું? બ્રાહ્મણના દીકરાથી આ સહન ન થાય, બોલી દે તું કોણ છો, ને તો બાળીને ભસ્મ કરી નાખો હમણાં. ધ્રુજી ગયો કર્ણ, મહારાજ મહારાજ માફ કરો, હું ક્ષત્રિય છું, મારી સાથે કપટ કેમ રીમો છો? મહારાજ મારું કોઈ નથી, મારી માં કોણ છે, મારા બાપ કોણ છે, મને કોઈ ખબર નથી અને મને શસ્ત્ર છે ને એ જોઉં છું ત્યાં ધ્રુજારી ચડે છે અને અર્જુન છે જ્યારથી સાંભળ્યું છે ત્યાંથી મને થાય છે કે મારે એને ભૂ પાઈ દેવું છે એટલે મેં શસ્ત્રો ઉપાડ્યા છે, પણ તે મારી સાથે કપટ કર્યું છે. જા ખરે વખતે તને આ બધી વિદ્યા ભૂલાઈ જશે. વાહ, કપટનું પાછું એવું પડ્યું. તમે જુઓ, હવે બીજી એક વાત તમને અસલ કહો ભાઈ, આજે થોડુંક મોડું થઈ જાય વાંધો નથી ને, હા અરે આજ તમને એક અસલ વાત કહું. એકલવીની વાત સાંભળી છે ને, એ સુની છે ને, એમાં અંશુની કંઈક છે. હા, એકલવ્ય ગુરુદ્રોણની પાસે ભણવા આવ્યો. એકલવ્ય કીધું, ગુરુદ્રોણે કહી દીધું કે તું આદિવાસી છો, નીકળી જાય, હું તને નહીં મારી કોલેજમાં દાખલ નહીં કરું. તમે વિચિત્રતા જુઓ, આપણે ત્યાં બધો કાસ્ટિઝમનો ઘોર વિરોધ થાય છે ને, જ્ઞાતિ જાતિનો ઘોર વિરોધ થાય છે, પણ કોઈ પણ સરકારી ક્ષેત્ર કે બિન સરકારી ક્ષેત્રમાં તમે ફોર્મ ભરો એમાં કાસ્ટનું ખાનું પહેલું હોય. આનાથી બીજું વિચિત્રતા કઈ? એક બાજુ તમે કયો છો જાતિ પાતિ છોડી દે, અને બીજી બાજુ પેલું ખાનું ભરાવે, તમે બક્ષી પંચમાં છો, ફલાણામાં છો, કેમાં છો, એમાં છો, તો તમે આ શું કરો છો? શું વિચિત્રતા છે આ દેશની, છે કઈ નક્કી નથી કરી શકતો. હલે એમણે કીધું કે અહીંયા તો ક્ષત્રિયો સિવાય કોઈને પ્રવેશ નથી. એકલવ્ય પર મારે ભણવું છે પ્રભુ, નહીં પ્રવેશ થઈશ. આના ઉપર લોકો બહુ ટીકા કરે છે કે એકલવ્યને કાઢી મૂક્યો ગુરુદ્રોણે. અરે ભાઈ, ગુરુદ્રોણે નથી કાઢ્યો, હવે જે રાજ્યના રાજાધિકાર હોય, જે ગુરુને રાખ્યા હોય, એ પછી કેવી રીતે બીજા એને ટ્યુશન ક્લાસમાં ઘુસાડે? તમને પર્સનલ ટ્યુશનમાં કોઈ બંગલાવાળા રાખ્યો અને પાડોશમાંથી કોઈ આવીને એમ કે સાહેબ મારે ભણવું છે, તો એને બંગલામાં તમે બેસવા દે? હવે આટલી તો કોમન સેન્સ હોવી જોઈએ ને. અને પછી તમે નકામા માછલા દ્રોણાચાર્ય ઉપર ધોવો છો કે એકલવ્યને કાઢી મૂક્યો, કારણ કે આદિવાસી હતો, નામ હતો, તેમ હતો, એટલે કાઢી મૂક્યો. અરે ભાઈ, ક્ષત્રિયોએ રાખ્યો છે ભીષ્મ દાદા, એને આખો કૌરવ પાંડવો એને વિદ્યાગુરુ તરીકે, રાજગુરુ તરીકે રાખ્યા. હવે એમાં ઓલો આદિવાસી કે મારે ભણવું છે, એમાં ક્યાંથી એને રાખ્યો? તમે જાઓ તો તમને ન રાખે, એનો પર્સનલ કોચિંગ છે ને, એમાં તમને કેમ ઘૂસવા દે? એમાં શું દ્રોણાચાર્ય ખોટું કરી નાખ્યું? એટલે કહું છું અંશુની વાત આવશે. દ્રોણાચાર્ય થોડોક ઓલાય છે, પણ સલામ એને દીકરાને વિદ્યા ના આપી, અર્જુનને આપી. એમાંથી એક બીજી વાત જાણવા જેવી છે. એટલે એકલવ્ય તો જતો રહ્યો, પણ એને વિદ્યા ભાઈ મારે લેવી લેવીને લેવી. પછી તમે જાણો છો ને, પાંચ પાંડવો અને પેલા દ્રોણાચાર્ય નીકળ્યા છે, સાથે કૂતરો છે, એ બહુ ભસે છે, બાર્કિંગ બહુ કરે છે, તો ક્યાંકથી બાણ આવ્યા અને કૂતરાના મોઢામાં ફિટ થઈ ગયા, કૂતરો બંધ થઈ ગયો, અને દ્રોણાચાર્યને હામે પાંડવો અમે અમે ઊભો રહ્યો, તો એના મોઢામાં લોહીનું એક બૂંદ નહીં અને આખું મોઢું ભાતને બાણથી ભરાઈ ગયેલું. તમે જાઓ, ચિત્ર દેખાય છે ને આપણે ભણતા નાના નાના ત્યારે આવતું. અને દ્રોણાચાર્ય કે આવા બાણ કોણે ફેંક્યા, કે જે કૂતરાને બોલતો બંધ કરી દો, કૂતરો મર્યો નહીં, લોહીનું એક ટીપું નહીં. વાત એ સાચી ને, આમ કેવી રીતે એક એક હળી જેમ ગોઠવાઈ જાય? આ ક્યાંથી આવ્યો છે? તપાસ કરી ત્યાં તો એકલવ્ય નીકળ્યો, આવીને પગમાં પડ્યો, તે આ કર્યું. હા, તારું નામ શું? મને ન ઓળખ્યો, હું તેથી આવ્યો તો એડમિશન લેવા. એ જ હું છું. હા, કુછ યાદ તો આતા હૈ, એ જ છું બાપજી, હું એ જ છું. તો તું આ શીખ્યો કોની પાસે? આપની પાસે. મેં તને ક્યાં શીખવાડ્યું? આવો બતાવું. અને ગુરુદ્રોણની માટીની મૂર્તિ બતાવી, બધા મેં તમારી પ્રતિમા બનાવી, એની પાસેથી શીખ્યું. સાચું છે, તો મારો શિષ્ય છે? જરૂર, ઓફકોર્સ. ગુરુ દક્ષિણા આપો, માગી લ્યો, જમણા હાથનો અંગૂઠો આપી દો, ખતમ વિદ્યા ભાઈ. અને આના ઉપર તમારે આખી નવલ લખવી હોય ને તો નવલકથા લખાય. અંગૂઠો માગી લ્યો, વિદ્યા ખતમ થઈ ગઈ ને બધી. બસ આના ઉપર બધા ટીકા કરે, એટલે આ નગતાની કંઈ હદ હોય. એક તો એડમિશન આપ્યું નહીં, ભણાવ્યો નહીં, ઓલો એની રીતે શીખ્યો અને ગુરુ થઈને બેસી ગયો, અને દક્ષિણામાં જમણા અંગૂઠો માગી લીધો. શું કામ? કે અર્જુન કરતાં કોઈ સવાયો ન થવો જોઈએ એવું દ્રોણને મનમાં છે, એટલે એકલવ્ય એનાથી સવાયો થઈ ગયો, એટલે અંગૂઠો કાપી લીધો અને આવી રીતે પહેલાંની જિંદગી કેરિયર ખતમ કરી નાખી. બસ આ આ આ માછલા આ ધોવે છે ને, આજ પર્યંત આજ ધોવે છે. હવે હું તમને થોડાક પ્રશ્નો તમારી આગળ મૂકું, કે માટીની મૂર્તિ મૂકે એ એ જમાને જે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા હતી એ મંત્રોથી ચાલતા, મૂર્તિમાંથી ક્યાંથી મંત્રો જાણી શકે? જે એણે બાણ ફેંક્યા હતા કૂતરાને, એ શું કંઈ અભ્યાસથી થઈ શકે? એક બાણ જાય ચાલો અભ્યાસથી, પણ એ બીજું આ કૂતરાના મોઢામાં એક પછી થઈને બધા ગોઠવાઈ જાય, એ કોઈ અભ્યાસથી થાય? મંત્ર વિદ્યા છે, એકથી અનેક થાય અને તરત એનો મોઢું બંધ થઈ જાય. અને એ પાછો કૂતરો કાંઈ જોયો નહોતો, અવાજની દિશામાં ફેંક્યા હતા, શબ્દવેદી હતા, અને એને કૂતરો હતો બાણો એ ગોઈતો હતો, જ્યાં કૂતરો હતો ત્યાં બાણ ગયા, એનું મોઢું ગોઈતું, મોઢામાં ગોઠવાણા અને કૂતરાને બંધ કર્યું. આ અભ્યાસથી થાય? મંત્ર વિદ્યા છે તો એ માટીમાંથી મંત્ર વિદ્યા આવે? મૂર્તિ તો બોલતી નથી ભાઈ, કોઈ સાચું વિચારતા નથી. હકીકતમાં એકલવ્ય ચીટિંગ કર્યું હતું, ચોરી કરી હતી, એને શીખવું હતું, મૂર્તિ બનાવી, ગુરુ પ્રત્યે આદર. પણ છૂપો છૂપો એટલે પાંડવોને કૌરવને શીખવાડે ને ત્યાં એકલવ્ય ગુમા કરે, અને ગુરુ જે મંત્ર આપે ને એ માળો પકડી લે. અવચમાં અવચમાં બ્રહ્મરાક્ષને બધા ન વધે, મંત્રો પકડી લે, એ મંત્ર પકડી લે અને એનો અભ્યાસ કરે, અને એમ ઓલા પછી પાંડવો પછી મંત્રો બોલીને બધો અભ્યાસ કરતા એ મંત્રો ગોખી લે, આખી વિદ્યા જેને હડપ કરી, ચોરી. એટલે દ્રોણાચાર્ય કોપી કેસ લાગુ કર્યો. મારે તમારા શબ્દો કેવા પડે એટલે તમને સમજાય છે કે આ ચોરેલી વિદ્યા છે. એટલે ચોરેલી વિદ્યાનું આ જ પરિણામ હોય. બીજું શું હોય, તમે યુનિવર્સિટીના પાસે ચાન્સલર વગેરે જે હોય તેની પાસે તમે કેસ દાખલ થાય શું થાય, તમે બેસવા જ ના દે ને, આ તો ચોરીનો કેસ છે, કોપી કેસ છે. એટલે અંગૂઠો કાપી લીધો. આમાં દ્રોણાચાર્ય ખોટું શું કહ્યું બોલ. એટલે મૂળ વાત છે, કપટ કરીને આ બધી વિદ્યાઓ કદાચ શીખી શકાય. મહત્વની વાત હવે એ છે, અધ્યાત્મ જે છે એ ગમે તેમ કરો છેતરીને ના શીખી શકાય. હા, તમે સત્સંગમાં આવો તો તમે કદાચ બે શબ્દો જ શીખી જાઓ, પણ તમે અધ્યાત્મ ન શીખી શકો. અધ્યાત્મ શું છે, એક રાજા હતા, સાંભળજો. એ રોજ એક પવિત્ર બ્રાહ્મણને પોતાના દરબારમાં ઘરે બોલાવે, રામાયણ ભાગવતની કથા સાંભળે, બહુ જિજ્ઞાસુ હતી, મુમુક્ષુ. ઘણો સમય વિયો ગયો, જ્ઞાન થાય, સમજાય, કથા સમજાય, જીવન સમજાય, બધું થાય, પણ અંદરથી ભજનમાં રુચિ થવી, અજ્ઞાન ઓછું થઈ જવું, પ્રકાશ થવો, ભગવાનમાં હેત થવું, દોષ ઉખડી જવા, પરમ શાંતિનો અનુભવ થવો, ભગવત અનુભૂતિ થવી, એ કંઈ થાય નહીં. આ અધ્યાત્મ છે, એ કપટ કરીને થાય, ગમે તેમ કરે તો ન થાય. અંદરનું જે જગત છે એ ખુલે જ નહીં, ભગવત તરફ કેમ ગતિ થાય. હા, તમે અનુકરણ કરીને માળા કરી શકો, પણ માળા ઉગે નહીં. જ્યાં સુધી તમે કોઈને સાંભળો, કોઈને ગુરુ કરો, એની પાસે દાસના સ્વીકારો, એના થઈ નિષ્કપટ થાવ અને એને આધીન ન થાવ, તદવિધિ પ્રણીપાતે ન પરિપ્રશ્ને એને સેવ્યા ન કરે, ત્યાં સુધી હજી સુધી કોઈ ભજનમાં સફળ નથી થયું. મોક્ષ દ્વારમ અપાવ્રતમ, એ જયારે સાધુઓ છે એ જ મોક્ષનો છે ને, 53-54 વચન તે છે, એ દરવાજો છે. ત્યાં અહંકારથી કપટથી કાંઈ ના મળે. એટલે પેલા રાજાને કાંઈ આમ પ્રગતિ થાય નહીં. એટલે એને દિવાન હતો ને, એને કીધું કે દિવાનજી, આ કથા તો આપણે ઘણા વખતથી સાંભળીએ છીએ, મને સમજાય છે બધું, જીવનનો નાનો તેનું મહત્વ આ તે બધું, આ દુર્ગતિ સદગતિ બધું સમજાય છે ભગવાન, પણ મને ઉગતું કેમ નથી અને ભજન પાકતું કેમ નથી, હું છું એનાથી મારે બીજો થવું જોઈએ, મારું આંતરવિશ્વ જગત નથી બદલતું. દિવાનજી કીધું, મહારાજ રાજી રહેશો તો કહું. હા બોલો. નાખુશ નહીં થાવ? તો કે ના મહારાજ, તમે કથા સાંભળો છો પણ તમે સિંહાસન ઉપર બેસો છો અને જેને ગુરુ માન્યા છે એને તમે હેઠે બેસાડો છો, શિષ્ય થયા વગર ક્યાંથી આવશે? પાણી ઉપરથી નીચે આવે, નીચેથી ઉપર આમ કેમ ચડે? તમે કંઈક લેવું છે ને, તમે દાન કરવું હોય તો સિંહાસને બેસો, પણ ગુરુ પાસેથી લેવું છે નીચે બેસો. અને મહારાજ યાદ રાખજો, નીચે બેસવા માત્રથી આ વિદ્યા આંતર જગત નહીં ખુલે, અંદરથી જ તમે રાજાનો અહંકાર મૂકી અને એનાથી પણ નિમ્ન થઈને તૃણવત થઈ અને જ્યારે તમે હાથ નમાવી દાસ થઈ જશો ત્યારે તમને વિદ્યા આવશે, અધ્યાત્મ જગત ખુલશે, આપોઆપ તમારા આંતર જગત ખુલશે, આંતરમાં તમને ભગવાનનો પ્રવેશ થશે. મહારાજ આ કથા સાંભળીને હું તો આખો બદલાઈ ગયો, કારણ કે મને એનામાં ગુરુ બુદ્ધિ છે અને મેં એના જ આગળ તૃણવત માન્યો છે. ઓ જોયું તમે. અને પછી રાજા શિષ્ય ભાવે બેઠા અને પછી અંદરનું જગત બદલાણું. સમજવાનું એ છે, કથા સાંભળીએ, બધું સાંભળીએ, પણ જ્યાં સુધી આપણો ઈગો ન જાય, હુંકાર જ્યાં સુધી ગુંજતો બંધ ન થાય ત્યાં સુધી ઓમકાર ક્યારેય ગુંજતો નથી. હુંકાર હુંકાર બંધ ન થાય ત્યાં સુધી ઓમકાર ગુંજે. એટલે આપણે સાંભળીએ છીએ, ઘણું ઘણું કરીએ છીએ, ભજન કરીએ, સેવા કરીએ, બધું કરીએ, પણ ઓઇલો જે છે ને એ એમનેમ છે, એટલે ભજન ઉગતું નથી, પ્રગતિ થતી નથી. કદાચ વ્રત તાપ જાપ માળાઓની સંખ્યા વધી જાય છે, યાદ રાખજો તમને આ જો સૂક્ષ્મ વાત સમજાતી હોય તો, એ બધું વધી જાય, પણ ક્ષણમાં જે કામ થતું હોય છે ને એ રાજીપાથી જે થાય છે એ સાધનોથી નથી થતું. પણ આપણે એ કરવા તૈયાર નથી. માથું નમાવવા, માથું આમ નમાવીએ છીએ પણ અંદરથી નમતા નથી. તમે છોકરાને તમારો નાનો બાબલો હોય, બે પાંચ વર્ષનો મંદિરે લઈ આવો તો પરાણે માથું પકડીને સાધુના પગમાં નમાવો, પણ અંદરથી થોડો નમે છે. એ તો કરે દાદી મારે એક આ નહીં કરે તાર લપ નહીં છોડે. એટલે બાકી તો હવે દંડવતનો પ્રણામ તો કેવટ સમજ્યો કે જ્યાં સુધી પગ ધોવડાવવાના હતા બધું જ કરવાનું હતું. નમસ્કાર એ નથી કર્યા કેવટે રામચંદ્રજીને ગંગાને કિનારે, હુકમ જ કર્યા છે પગ ધોવા દેવા પડશે, અહીં ઊભું રહેવું પડશે, મારા પરિવારને બોલાવું છું, તર્પણ કરાવવું પડશે, આમ કરાવવું પડશે, બધું હુકમ કરીને કરાવ્યું અને પગ ધોવડાવ્યા, ઉપાડ્યા, નૌકામ બેસાડ્યા, સામે કાંઠે લઈ ગયો. પછી કેવટ દંડવત કિનારે, મહારાજ હવે હું આપનો થઈ ગયો, હવે આપના ચરણે પડ્યા પછી દંડવત કર્યા પછી હવે હું તમને કોઈ હુકમ ન કરી શકું, હવે આપનો હુકમ મારા ઉપર ચાલે. કેવો કેવટ બુદ્ધિવાળો, હવે આપણે ભીલ કહીએ છીએ અને આપણે દંડવત કરતા જાય અને દેતાય જાય. પ્રગતિ અધ્યાત્મમાં ન થાય. જોયું, અહમ કાઢ્યા વગર આ આપણો કોઈ આરો અવારો નથી, એટલે કાઢવું જ પડે. એટલે અહંકાર ઘણી જાતના છે. હવે મૂળ મુદ્દો આવે છે, આટલું તો જે આપણે છે ને નેટ પ્રેક્ટિસ છે. અહંકાર ઘણા પ્રકારના, સારું રૂપ હોય તેનો અહંકાર હોય ને, કોઈ બોડી બિલ્ડર હોય તો જ્યારે જાય તેને ફોટા માણસલા જ હોય, આમ આમ જ હોય, પણ શું આ દેતાડીને દેતાડી તારે શું કરવું છે, આમ જ કરી સ્ટીરોઇડ લઈ લઈને ગઠ્ઠા કર્યા છે, પણ હવે તું પછી છેલ્લી અવસ્થા એવા છે કહડી કહડીને મરે, એના કરતા સાદા રોટલા દાળ ભાત શાક ખાધું હતો શું વાંધો હતો. નામ નથી લેવું, રાતે ક્યાં લેવાય. રૂપનો અહંકાર હોય, ધનનો હોય, વિદ્યાનો હોય, શસ્ત્રનો હોય, શાસ્ત્રનો હોય, ધનનો હોય, કીર્તિનો હોય, પદનો હોય, અનેક પ્રકારના અહંકારો છે. ગૃહસ્થાયનો હોય, સાધુનો હોય, ત્યાગનો હોય, વૈરાગ્યનો હોય, તપનો હોય, નિયમનો હોય, ભજનનો હોય, માળાનો હોય, વિદ્વત્તાનો હોય, વક્તાનો હોય, બધી જાતના અહંકારો ગણાયની એટલા અહંકાર છે. અહંકારને અનેક મુખ છે, પણ એમાં જે ત્રણ અહંકાર છે ને ધનુજ પણ કાઢી નાખે ત્રણ. એટલે શંકરાચાર્ય કીધું, મા કુરુ ધન જન યૌવન ગર્વ હરાતિ નિમેષાત કાલઃ સર્વમ માયામયા નિદમ અખિલમ હિત્વા બ્રહ્મ પદમ ત્વં પ્રવિશ વિદિત્વા ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એ ધન જન અને યૌવનનો ગર્વ ન કર, પણ ગોવિંદનું ભજન કર. આ બધું માયામય છે, કાળની થપાટ પડશે બધું ઉડી જશે, તારું પાસે કોઈ રહેવાનું નથી, માટે હરિનું ભજન કર. શું હરિનું ભજન કરવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કેટલા નામ લેવાઈ ગયા. સહજાનંદ સ્વામી મહારાજ.